श्री पद्म पुराण उत्तरखंड अध्याय 51। प्रबोधि एकादशी ने तेना जागरण नु महत्व तथा भीष्म पंचक व्रतनी विधि ने महिमा। महादेव जी कहे छे, हे सूर्यश्रेष्ठ कार्तिकेय, हवे प्रबोधि एकादशी नु महात्म्य सांभळो। ये पापनाशक पुण्यवर्धक तथा तत्वचिंतन परायण पुरुषों ने मोक्ष आपनारू छे। समुद्र थी लईने सरोवर सुधीना जेटला तीर्थ छे ते पण त्यां सुधी गर्जना करे छे ज्यां सुधी कार्तिकमां श्री हरिनी प्रबोधिनी तिथि आवती नथी। प्रबोधिनीना एक ज उपवासथी सहस्त्र अश्वमेघ अने 100 राजसूय यज्ञनुं फळ मळी जाय छे। आ चराचर विश्वमां जे वस्तु अत्यंत दुर्लभ मानवामां आवे छे ते पण मागवाथी आ हरिबोधिनी एकादशी आपी दे छे। जो हरिबोधिनी एकादशी उपवास करवामां आवे तो ते अनायासे ज ऐश्वर्य संतान ज्ञान राज्य ने सुख संपत्ति प्रदान करे। मनुष्य ना मेरु जेवा मोटा मोटा पापों ने पण हरिबोधिनी एकादशी एक ज उपवास में भस्म करी नाखे छे। जे प्रबोधिनी एकादशी स्वभाव थी ज विधिपूर्वक उपवास करे छे ते शास्त्रोक्त फलनो भागी थाय छे। प्रबोधिनी एकादशी रात्रे जागरण करवाथी पूर्वना हजारों जन्मोना पापो भस्म थई जाय छे। रात्रे जागरण करता भगवत संबंधी गीत वाद्य नृत्य ने पुराणों पाठनी पण व्यवस्था करवी जोईए। धूप दीप नैवेद्य पुष्प गंध चंदन फल ने अर्ध्य वगैरे थी भगवान नी पूजा करवी जोईए। मन में श्रद्धा राखी ने दान आपू अने इंद्रियों ने संयम में राखवी जोईए। सत्य बोलू निंद्रा नो अभाव प्रसन्नता शुभ कर्म में प्रवृत्ति मन में आश्चर्य ने उत्साह आळसनो त्याग भगवानी परिक्रमा तथा नमस्कार आ विधिनु यत्नपूर्वक पालन करवू जोईए। हे महाभाग, दरेक प्रहर में उत्साह ने उमंग साथे भक्तिपूर्वक भगवानी आरती उतारवी जोईए। जे पुरुष भगवानी समीप एकाग्र चित्ते ऊपर प्रमाणे जागरण करे छे तेनो फरीथी आ पृथ्वी पर जन्म थतो नथी। जे धननी कुंपणता छोड़ीने आ प्रमाणे भावथी एकादशी व्रत अने जागरण करे छे ते परमात्मामां लीन थई जाय छे। जे कार्तिकमां पुरुष सूक्त द्वारा दररोज श्री हरिनी पूजा करे छे तेना द्वारा करोड़ों जन्मों सुधी भगवानी पूजा संपन्न थई जाय छे। जे मनुष्य पांच रात्रोमां बतावेली यथार्थ विधि अनुसार कार्तिकमां भगवाननुं पूजन करे छे ते मोक्षनो भागी थाय छे। जे कार्तिकमां ओम नमो नारायणाय आ मंत्र द्वारा श्री हरिनी अर्चना करे छे ते नरकनी यातनाओथी छुटकारो प्राप्त करीने अनामय पद ने प्राप्त थाय छे। जे कार्तिकमां श्री विष्णु सहस्त्र नाम तथा गजेन्द्र मोक्षनो पाठ करे छे तेनो पुनर्जन्म थतो नथी। तेना कुळमां सैकड़ो हजारो जे पुरुषो उत्पन्न थई चूक्या छे ते बधा श्री विष्णु धाम ने प्राप्त थाय छे। तेथी एकादशीए जागरण अवश्य करवू जोईए। जे कार्तिकमां पाछला पोहरमां भगवानी सामे भजन करे छे ते पोताना पितृओ साथे श्वेत द्वीप मां निवास करे छे। जे मनुष्य कार्तिक शुक्ल पक्ष मां एकादशी नुं व्रत पूर्ण करीने प्रातः काले सुंदर कलश नुं दान करे छे ते श्री हरिना परम धाम ने प्राप्त थाय छे। हे व्रतधारियों मां श्रेष्ठ कार्तिकी, हवे हूँ तमने महान पुण्यदायक व्रत बताऊ छू। आ व्रत कार्तिकना अंतिम पांच दिवसों में करवामां आवे छे। आ व्रत भीष्मजीए भगवान वासुदेव पासेथी मेळव्यु हतु तेथी आने भीष्म पंचक कहे छे। भगवान केशव सिवाय बीजु कोण एवुं छे जे आ व्रतना महिमाने यथावत वर्णवी शके। वशिष्ठ भृगु अने गर्ग वगैरे मुनीश्वरोए सत्युगना आदिमां कार्तिकना शुक्ल पक्षमां आ पुरातन धर्मनो अनुष्ठान कर्युं हतुं। राजा अंबरीशे पण त्रेता वगैरे युगमां व्रत कर्युं हतुं। ब्राह्मणोए ब्रह्मचर्य पालन जप तथा हवन कर्म वगैरे द्वारा ने क्षत्रियो ने वैश्योए सत्य शोच वगैरेना पालनपूर्वक आ व्रतनो अनुष्ठान कर्युं हतुं। सत्यहीन मूढ मनुष्यने माटे आ व्रतनो अनुष्ठान संभव नथी। जे आ व्रतने पूर्ण करी ले छे तेणे मानो बधुं ज करी लीधुं। कार्तिकना शुक्ल पक्षमां एकादशीए विधिपूर्वक स्नान करीने पांच दिवसनुं व्रत लेवुं। व्रतीए प्रातः स्नान पछी मध्याहने पण नदी के तळाव पर जईने माटी अथवा गोबर लगावीने स्नान करवुं। पछी भात जव अने तल द्वारा क्रमशः देवताओ ऋषिओ अने पितृओनुं तर्पण करवुं। મૌન રહીને સ્નાન કર્યા પછી ધોયેલા વસ્ત્ર પહેરીને દૃઢતાપૂર્વક વ્રતનું પાલન કરવું, બ્રાહ્મણને પંચરત્નનું દાન આપવું, લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુની દરરોજ પૂજા કરવી, આ પંચક વ્રતના અનુષ્ઠાનથી મનુષ્ય આખા વર્ષના બધા જ વ્રતોનું ફળ પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય નીચેના મંત્રોથી ભીષ્મને જળદાન આપે છે અને અર્ધ્ય દ્વારા તેમનું પૂજન સત્કાર કરે છે તે મોક્ષનો ભાગી થાય છે. મંત્ર આ પ્રમાણે છે. વેયાગ્ર પદ્ય ગોત્રાય સાંકૃત્ય પ્રવરાય ચ અનપત્યાય ભીષ્માય ઉદકમ ભીષ્મ વર્ણમણે વસુનામ અવતારાય સંતનો રાત્મજાય ચ અર્ધ્યમ દદામિ ભીષ્માય આ જન્મ બ્રહ્મચારીણે. 125માં અધ્યાયનો 43-44 શ્લોક સંખ્યા. જેમનું ગોત્ર વ્યાઘ્ર પદ્ય અને પ્રવર સાંસ્કૃત્ય છે તે સંતાન રહિત રાજર્ષિ ભીષ્મને માટે આ જળ સમર્પિત છે. જે વસુઓના અવતાર તથા રાજા સંતનુના પુત્ર છે તે આ જન્મ બ્રહ્મચારી ભીષ્મને હું અર્ધ્ય આપી રહ્યો છું. ત્યાર પછી બધા પાપોનું હરણ કરનારા શ્રી હરિનું પૂજન કરવું. ત્યાર પછી પ્રયત્નપૂર્વક શ્રી ભીષ્મ પંચક વ્રતનું પાલન કરવું જોઈએ. ભગવાનને ભક્તિપૂર્વક જળથી સ્નાન કરાવવું. પછી મધ, દૂધ, ઘી, પંચગવ્ય, ગંધ અને ચંદન મિશ્રિત જળથી તેમનો અભિષેક કરવો. ત્યાર પછી સુગંધિત ચંદન અને કેસરમાં કપૂર અને ખસ મિલાવીને ભગવાનના શ્રી વિગ્રહ પર તેનો લેપ કરવો. પછી ગંધ અને ધૂપની સાથે સુંદર ફૂલોથી શ્રી હરિની પૂજા કરવી તથા તેમની પ્રસન્નતા માટે ભક્તિપૂર્વક ઘી મિશ્રિત ગુગળનો ધૂપ કરવો. સતત 5 દિવસ સુધી ભગવાનની સામે દિવસ રાત દીવો ચાલુ રાખવો. દેવાધિદેવ શ્રી વિષ્ણુને નૈવેદ્ય રૂપે ઉત્તમ અન્ન નિવેદિત કરવું. આ પ્રમાણે ભગવાનનું સ્મરણ અને તેમને પ્રણામ કરીને તેમની અર્ચના કરવી. પછી ઓમ નમો વાસુદેવાય આ મંત્રનો 108 જપ કરવા અને તે ષડાક્ષર મંત્રના અંતમાં સ્વાહા પદ છોડીને તે બોલીને તલ, ઘી, ભાત અને જવ વગેરેથી અગ્નિમાં હવન કરવો. સાયંકાળે સંધ્યોપાસના કરીને ભગવાન ગરુડધ્વજને પ્રણામ કરવા અને પૂર્વવત ષડક્ષર મંત્રના જપ કરીને પૃથ્વી પર સૂઈ જવું. આ બધી વિધિઓનું 5 દિવસ સુધી પાલન કરવું. એકાદશી સનાતન પ્રભુ ઋષિકેશનું પૂજન કરીને થોડું ગોબર ખાઈને ઉપવાસ કરવો. પછી દ્વાદશીએ વ્રતી પુરુષે ભૂમિ પર બેસીને મંત્રોચ્ચારની સાથે ગૌમૂત્રનું પાન કરવું. ત્રયોદશીએ માત્ર દૂધ પીવું. ચતુર્દશીએ દહીં લેવું. આ પ્રમાણે શરીરની શુદ્ધિ માટે 4 દિવસ નિરાહાર રહીને 5મા દિવસે સ્નાન કર્યા પછી વિધિપૂર્વક ભગવાન કેશવનું પૂજન કરવું અને ભક્તિ સાથે બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપવી. પાપ બુદ્ધિનો પરિત્યાગ કરીને બુદ્ધિમાન પુરુષે બ્રહ્મચર્યનું પાલન કરવું. શાકાહાર અથવા મુનિઓનું અન્ન તિન્નીના ચોખાથી આ પ્રમાણે નિર્વાહ કરીને વ્રતીએ શ્રીકૃષ્ણના પૂજનમાં સંલગ્ન રહેવું. ત્યાર પછી રાત્રે પ્રથમ પંચગવ્યનું પાન કરીને પછી અન્નનું ભોજન કરવું. આ પ્રમાણે યોગ્ય રીતે વ્રત કરવાથી મનુષ્ય શાસ્ત્રોક્ત ફળનો ભાગી થાય છે. આ ભીષ્મ વ્રતનું અનુષ્ઠાન કરવાથી મનુષ્ય પરમપદને પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓએ પણ પોતાના સ્વામીની આજ્ઞા લઈને આ ધર્મવર્ધક વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. વિધવાઓએ પણ મોક્ષ સુખની વૃદ્ધિ, સંપૂર્ણ કામનાઓની પૂર્તિ તથા પુણ્યની પ્રાપ્તિને માટે આ વ્રતનું પાલન કરવું. ભગવાન વિષ્ણુના ચિંતનમાં લાગ્યા રહીને દરરોજ બલિવૈશ્વ દેવ પણ કરવો જોઈએ. આ આરોગ્ય અને પુત્ર પ્રદાન કરનાર તથા મહાપાતકોનું નાશક છે. એકાદશીથી પૂર્ણિમા સુધીનું આ જે વ્રત છે તે આ પૃથ્વી પર ભીષ્મ પંચક નામે વિખ્યાત છે. ભોજન પરાયણ પુરુષને માટે આ વ્રતનો નિષેધ છે. આ વ્રતનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુ શુભ ફળ પ્રદાન કરે છે. મહાદેવજી કહે છે, આ મોક્ષદાયક શાસ્ત્ર અનધિકારીને સામે કહેવા યોગ્ય નથી. જે મનુષ્ય આનું શ્રવણ કરે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે. હે કાર્તિકે, આ વ્રતને યત્નપૂર્વક ગુપ્ત રાખવું જોઈએ. જે ત્યાગી મનુષ્ય છે તે પણ જે આ વ્રતનું અનુષ્ઠાન કરે તો તેમના પુણ્યની ગણતરી કરવામાં હું સમર્થ નથી. આ પ્રમાણે કાર્તિક માસનું જે પણ ફળ છે તે બધું મેં જણાવી દીધું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દેવ દેવ ભગવાન શંકરે પુત્રની મંગલ કામનાથી આ વ્રત તેને કહ્યું હતું. પિતાના વચન સાંભળીને કાર્તિકેય આનંદિત થઈ ગયા. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ કાર્તિક મહાત્મ્યનો પાઠ કરે, સાંભળીને હૃદયમાં ધારણ કરે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. મહાત્મ્યનું શ્રવણ કરવા માત્રથી જ ધન ધાન્ય યશ પુત્ર આયુ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. અધ્યાય 51મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.